શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 26મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે વિપ્ર, પ્રથમ હું વ્યવહારનો નિર્ણય કરનારા સભાસદોના લક્ષણો કહું છું. જે પુરુષો મીમાંસા, વ્યાકરણ આદિ શાસ્ત્રોનું અધ્યયન કરી સંપન્ન થયા હોય, ધર્મશાસ્ત્રના વિશારદ હોય, સત્યવાદી, લજ્જાવાન, ઇન્દ્રિયોનું દમન કરનારા, શાંત સ્વભાવના તથા દયા અને સરળતાના ગુણોથી યુક્ત હોય, ન્યાય અને અન્યાયને યથાર્થ કહેવા સમર્થ હોય તથા શત્રુ અને મિત્ર ઉપર સમાન ભાવવાળા હોય તેવા પુરુષોને રાજાએ સભાસદ તરીકે નિયુક્ત કરવા, ન્યાયાધીશ, મંત્રી, પુરોહિત, વિદ્વાન તથા સભાના સભ્યોની સાથે રાજાએ આગળ સંભળાવવું એવા વ્યવહારના 18 પદોનો વિધિપૂર્વક વિચાર વિમર્શ કરવો. હવે સભાનું લક્ષણ કહું છું. લૌકિક અને વૈદિક વ્યવહારને જાણનારા તેમજ ધર્મશાસ્ત્રના જાણનારા 7, 5 કે 3 બ્રાહ્મણો જે સભામાં બેઠા હોય તેને પરિષદ કહી છે. તે સભાને યજ્ઞ પરિષદ પણ કહી છે. તેમાં પ્રથમ વ્યવહારના 4 પાદ કહું છું. સર્વ કોઈ વિવાદોમાં વ્યવહારના 4 પાદ કહેલા છે. તેમાં અનુક્રમે 1 ભાષા, 2 ઉત્તર, 3 ક્રિયા અને 4 સાધ્ય સિદ્ધિ. તે 4 પાદમાં પ્રતિવાદીની સામે જ તે જે રીતે જણાવ્યું હોય તે સર્વેનું લખાણ કરવું. તેમાં વર્ષ, માસ, પક્ષ, દિવસ, નામ અને જાતિ ઇત્યાદિ પણ સાથે નોંધવા. આ પ્રમાણે જે કરવું તે પ્રથમનો ભાષાપાદ કહેલો છે. ત્યાર પછી વાદીનો, સર્વે ભાવાર્થ જેણે સાંભળ્યો છે એવા પ્રતિવાદીનો ઉત્તર વાદીની સમક્ષ લખી રાખવો, તેને 2 ઉત્તરપાદ કહેલો છે. 3, વાદીએ પોતે પ્રતિજ્ઞા કરેલ દાવામાં જે સાધન પુરાવા રૂપે હોય તે તત્કાળ લખાવી દેવો, તેને ક્રિયાપાદ કહેવાય છે. જો લખાવેલ અરજી સાક્ષી વગેરે પુરાવાથી સત્ય સાબિત થાય તો અરજી કરનાર વાદીનો જય થાય છે, અને સાબિત ન થાય તો પ્રતિવાદીનો જય થાય છે, તેને સાધ્યસિદ્ધિ નામનો વ્યવહારનો 4 પાદ કહેલો છે. અહીં રાજધર્મમાં 18 પ્રકારના વ્યવહાર પદો કહેલા છે. તેમાં જે વ્યવહારનો વિષય તેને વ્યવહાર પદ કહેવાય છે. જેમ કોઈ વાદી કહે કે આ ખેતર મારું છે, અને પ્રતિવાદી અર્થાત 2 તેમનો વિરોધી કહે કે તે ખેતર મારું છે, આ રીતે વાદી અને પ્રતિવાદીનો જે વિવાદ તેને વ્યવહાર પદ કહે છે. તેના પ્રકાર 18 નક્કી કરવામાં આવ્યા છે. ઋણ દેનાર અને ઋણ લેનારના વિષયમાં દેવા લેવાના ધર્મનું ઉલ્લંઘન થાય તેને ઋણાદાન નામનું વિવાદપદ કહેલું છે. તેમાં જે આવું કરજ હોય તે આપવું અને આવું હોય તે ન આપવું, આવા સમયે આપવું તે આવી રીતે આપવું, આ રીતે ઋણ લેનારની બાબતમાં 5 પ્રકાર છે, અને ઋણ દેનારની બાબતમાં આપવાનો અને લેવાનો વિધિ એમ 2 પ્રકાર છે. બંને મળીને કુલ 7 પ્રકારનું ઋણાદાન વ્યવહાર પદ છે. જેને ત્યાં પોતાનું દ્રવ્ય વિશ્વાસથી થાપણ તરીકે મૂક્યું હોય ને તે વ્યક્તિ જો ફરી પાછું ન આપે તો તેને નિક્ષેપ નામનું વિવાદપદ કહેલું છે. થાપણ મૂકેલું, કોઈનું ક્યાંકથી મળેલું કે ચોરીને લાવેલું પારકું દ્રવ્ય તેમના ઋણીને પૂછ્યા વિના બારોબાર વેચી મારવું, તે અસ્વામી વિક્રય નામનું વ્યવહારપદ કહેલું છે. લાભ માટે પરસ્પર ભાગીદારીમાં મળીને વ્યવહાર કરતા વ્યાપારીઓમાં લાભમાં રહેલા ધનનો વિભાગ કરવા નિમિત્તે જે કલહ થાય તેને સંભૂય સમુત્થાન નામનું વ્યવહારપદ જાણવું. અયોગ્ય રીતે આપીને ફરીથી પાછું લેવામાં પરસ્પર જે વિવાદ થાય તેને દત્તા નપાકર્મ નામનું વ્યવહારપદ જાણવું. રાજાએ નક્કી કરી આપેલી પાખંડી, વૈદિક આદિકની મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી જે વિવાદ ઊભો થાય તેને સંવિદ વ્યતિક્રમ નામનું વ્યવહાર પદ જાણવું. બે ખેતર કે બે ઘર કે બે ગામ કે બે દેશની પરસ્પર જે સીમા નક્કી થઈ હોય તેનો ઓછા અધિકા ભોગવટાના નિમિત્તમાં જે વિવાદ થાય તેને સીમા વિવાદ નામનું વ્યવહાર પદ જાણવું. ધણીની ગેરહાજરીમાં અનેક પ્રકારના ઉપાયોથી ગાફલ, સુતેલા, મત્ત, અપ્રમત્ત આદિક પાસેથી ઠગીને કે અપહરણ કરીને જે દ્રવ્ય લાવે તેને ચોરીનું સાહસ કહેવાય છે, તેમજ રાજદંડ, જનોનો આક્રોશ તેને પણ નહીં ગણીને રાજપુરુષ સિવાયના બીજા મનુષ્યોની પાસેથી બળાત્કારે જે કાંઈ પરદ્રવ્યનું હરણ કરવું, તેમને મારવા તથા પરસ્ત્રીનું ઘર્ષણ કરવું વગેરે સાહસના વિવાદમાં સ્તેય સાહસ નામનું વ્યવહારપદ કહેલું છે. ઘણા બધા ધનના લાભની ઈચ્છાથી મૂલ્ય આપીને કંઈક વસ્તુ ખરીદી હોય ને પછી ધનહાનિની શંકા જતા મનમાં જે અનુતાપ થાય તેને ક્રયાનુશય કહેવાય છે. તેવી જ રીતે બહુ ધનના લાભની ઈચ્છા રાખીને કંઈક વસ્તુ મૂલ્ય લઈને વહેંચી હોય ને પછી ધનહાનિની શંકા જતા જે વેચનારો મનમાં અનુતાપ કરે આ બંને મળીને એક ક્રય વિક્રયાનુશય નામનો વ્યવહારપદ કહેવાય છે. ગાય, ભેંસ વગેરે પશુઓના માલિક અને પગાર લઈને તેમનું પાલન કરનાર ગોવાળ વચ્ચે થતો વિવાદ તથા ઊભા પાકના માલિક અને ગોવાળ વચ્ચે ખેતરમાં ગાયો ભેંસોને ચરાવી હોવાથી થતા વિવાદમાં સ્વામીપાલ વિવાદ નામનું વ્યવહારપદ કહેલું છે. હું તમારી સેવા કરીશ એમ અંગીકાર કરીને પછી સેવા કરે નહીં તે વિવાદને અભ્યુપેત્યા શુશ્રુષા નામનું વ્યવહારપદ કહેલું છે. બીજાને ખીજવવા દેશ, જાતિ, કુળ આદિક ઉપર આક્રોશવાળા કે વ્યંગ કરતા વચનો બોલાય ને જે વિવાદ ઊભો થાય તેને વાક્પારુષ્ય નામનું વ્યવહારપદ કહેલું છે. પરની સ્થાવર જંગમ વસ્તુ ઉપર કે કોઈના અંગ ઉપર હાથ, પગ, આયુધ, પથ્થર, ભસ્મ કે કાદવ આદિક વડે ઉપઘાત કરી તેમને પીડા પહોંચાડવી ને જે વિવાદ ઊભો થાય તેને દંડપારુષ્ય નામનું વ્યવહારપદ કહેલું છે. પરસ્ત્રીને પોતાની કરવા કોઈ વસ્તુ મોકલીને પ્રલોભનની ક્રિયા કરવા જતા કે માર્ગમાં ચાલતા પરસ્ત્રીના અંગને સ્પર્શાદિક કરવા જતા તેમાંથી જે વિવાદ ઊભો થાય તેને સ્ત્રી સંગ્રહ નામનું વ્યવહારપદ કહેલું છે. પોતાના નોકરોને તેઓએ કરેલી નોકરી નિમિત્તે પગાર આપવા ન આપવાના વિચારની બાબતમાં જે વિવાદ ઊભો થાય તેને વેતનાદાન નામનું વ્યવહારપદ કહેલું છે. પાસા આદિક અચેતન પદાર્થોથી કપટના દાવપેચમાં રમાતી રમતને દ્યુત કહેવાય છે અને કુકડા, પારેવા આદિક ચેતન પદાર્થો વડે રમાતી રમતને સમાહવય કહેવાય છે. તે રમતની જીતહારમાં ઊભા થતા વિવાદને દ્યુત સમાહવય નામનું વ્યવહારપદ કહેલું છે. પિતાના સંબંધવાળી ધન સંપત્તિનો પુત્રોના સંબંધમાં વિભાગ કરી આપવાની ક્રિયાને દાયભાગ કહેવામાં આવે છે. તે દાયભાગ કરતા જે વિવાદ ઊભો થાય તેને દાયભાગ વ્યવહારપદ કહેલું છે. સ્ત્રી પુરુષ એવા દંપતિનો પરસ્પર વર્તવાની રીતરૂપ જે ધર્મ ધર્મશાસ્ત્રમાં વર્ણવ્યો છે તેનું ઉલ્લંઘન થતાં સ્ત્રી પુરુષ વાદી પ્રતિવાદી થઈ ન્યાયાલયમાં દાવો માંડે તે વિવાદને સ્ત્રીપુમ ધર્મ વ્યવહારપદ કહેલું છે. આ રીતે વ્યવહારના દાવા ફરિયાદ થવાના 18 પદ કહેલા છે. હે વિપ્ર, રાજાએ આ 18 પદોનો નિર્ણય દિવ્ય અને માનુષ પ્રમાણોથી કરવો. તેમાં પણ માનુષ પ્રમાણ છે તે કાર્યસિદ્ધિ માટે મુખ્ય કહેલું છે. ઋષિમુનિઓએ માનુષ પ્રમાણોમાં સાક્ષી, લેખ અર્થાત રાજ્યના સિક્કાવાળો દસ્તાવેજ, ખતપત્ર અને ભોગવટો આ 3 પ્રકારનો કહેલો છે. તે સર્વે પ્રકારના વ્યવહારમાં સ્વીકારવો કલ્યાણકારી છે. દિવ્ય પ્રમાણમાં તુલા આદિક 8 પ્રકારના પ્રમાણો ઋષિમુનિઓએ કહેલા છે. તુલા યંત્ર ઉપર આરોહણ, અગ્નિથી તપેલો લોખંડનો ગોળો ઉપાડવો, અભિમંત્રિત કરેલા જળમાં ડૂબકી મારવી, અભિમંત્રિત ઝેર ખવરાવવો, ઉગ્ર દેવતાઓને સ્નાન કરાવેલા જળનું પાન કરાવવું, દેવતાઓને સ્નાન કરાવેલા જળનો છંટકાવ પામેલા ચોખા ખવડાવવા, તપાવેલા તેલમાં નાખેલા અડદના દાણા જેટલા સુવર્ણના કટકાને અંગૂઠા અને તર્જની આંગળીથી ઉઠાવવો અને ભોજપત્રમાં ચિતરીને એક સરખા માટીના ગોળામાં ગુપ્ત રાખેલા ધર્મ અને અધર્મ બેમાંથી એકને ઝટ ઉપાડવો, આ દિવ્ય 8 પ્રમાણો કહેલા છે. વિવાદમાં સભાના સર્વે સદસ્યો આ સાચું છે એમ જે માને છે તે વિવાદ નિર્દોષ સિદ્ધ થાય છે, નહીં તો તે વિવાદ દૂષિત થયેલો છે એમ નક્કી માનવું. વિવાદના અધિકારીના ગૌરવ કે લાઘવનો વિચાર કરવો તથા દેશકાળનો વિચાર કરી સાક્ષી વગેરેના પ્રમાણો તપાસી રાજાએ નિર્ણય કરવો. વિવાદ કરનારા મનુષ્યોની મધ્યે કોઈ એક સાક્ષી દસ્તાવેજ આદિક મનુષ્યની ક્રિયાને પ્રમાણપણે લેવાની વાત કરે અને બીજો ઉપરોક્ત દૈવી પ્રમાણને પુરાવા તરીકે લેવાની વાત કરે, ત્યારે રાજાએ તે બેમાંથી માનુષી ક્રિયાને જ પ્રમાણપણે સ્વીકારવી, પરંતુ દિવ્ય પ્રમાણને નહીં. જો વાદવિવાદ કરનારા વાદી કે પ્રતિવાદીજનો પોતાના પક્ષના પુરાવામાં માનુષી ક્રિયાનો લેખ આદિક એકાદ વાતનો પણ પુરાવો કરી આપે તો તે જ પ્રમાણપણે રાજાએ સ્વીકારવો, પરંતુ દૈવી ક્રિયાનો કદાચ પ્રારંભ કર્યો હોય તો પણ તેનો પ્રમાણપણે સ્વીકાર કરવો નહીં. જે રાજા પોતાના બુદ્ધિબળથી કે સભ્યોના બુદ્ધિબળથી યથાશાસ્ત્ર લેખ અર્થાત દસ્તાવેજ આદિક માનુષી ક્રિયાના પુરાવા વડે વાદનો નિર્ણય કરે છે તે જ રાજા ઉત્તમ કહેલો છે. જો તે રાજા પોતાના બુદ્ધિબળ વિના કે સભાસદોના બુદ્ધિબળ વિના પૂર્વોક્ત તુલા આદિક દિવ્ય પ્રમાણો વડે વિવાદનો નિર્ણય લેવા પ્રયત્ન કરે છે તે રાજાને અધમ જાણવો. રાજાએ પોતાની અને સભાસદોના સભ્યોની બુદ્ધિ પરીક્ષા વાદ વિવાદના નિર્ણય આપવા ઉપરથી કરી લેવી. જો કોઈ પ્રાણીને પીડા પહોંચાડ્યા વિના કાર્યસિદ્ધિ થઈ જાય તો તે બુદ્ધિથી કરેલ કાર્ય છે એમ નક્કી થઈ જાય છે. જો દિવ્ય પ્રમાણોથી કોઈને પીડા ઉપજાવીને નિર્ણય કરવા મથે તે બુદ્ધિનું કાર્ય ન કહેવાય. વિવાદિત પ્રશ્નને હલ કરવા બેસે ત્યારે ન્યાયાધીશ પ્રશ્ન કરે, સ્વયં રાજા નિર્ણય આપનારો શિક્ષક થાય, સભાના સદસ્યો કાર્યની પરીક્ષા કરે, ગણકો ધનને ગણે અને લેખક ન્યાયને લખે. તે પરિષદમાં રાજાએ તો પૂર્વાભિમુખે બેસવું, સભ્યોએ ઉત્તરાભિમુખ, ગણકોએ પશ્ચિમાભિમુખ અને લેખકે દક્ષિણાભિમુખ બેસવું. ન્યાયાધીશને બેસવાનો કોઈ નિયમ નથી, યોગ્ય લાગે તેમ તે બેસી શકે છે. જો વનવાસી ગોવાળો આદિકને માટે સભા બોલાવવી હોય તો તે ન્યાયસભા વનમાં ભરવી, સૈનિકો માટે સેનાના સ્થળે ભરવી, વેપારીઓના વિવાદની સભા તેમના સંઘમાં જ ભરવી, આ સર્વે બાબતનો નિર્ણય લેતી વખતે માત્ર શાસ્ત્રનો જ આધાર ન લેવો, પરંતુ સાથે પ્રાચીન દેશાચાર, જાત્યાચાર અને કુલાચારને પણ જોઈને નિર્ણય કરવો. વિવાદમાં વાદી અને પ્રતિવાદી બંનેનો જામીન સભાપતિએ લેવો. તેમાં પણ વાદી કે પ્રતિવાદી ધન જો ન ભરે તો પોતે ભરવા સમર્થ હોય તેવાને જ જામીન તરીકે લેવો. તેમજ રાજાએ વિવાદમાં સાક્ષી તરીકેના કામમાં જે દુષ્ટ માણસ હોય તેને પણ લક્ષણોથી જાણી લેવો. જે પુરુષનું લલાટ પરસેવાના બિંદુથી વ્યાપ્ત હોય, જીભના અગ્રભાગથી હોઠને વારંવાર ચાટતો હોય, ગદગદ સ્વરે વચન બોલતો હોય ને વચનમાં તૂટ પડતી હોય, એક સ્થળે સ્થિર ઊભો રહેતો ન હોય, મુખનો વર્ણ ફિક્કો પડી ગયો હોય, દાંતથી હોઠને પીસતો હોય, ત્રાસી નજરથી જોતો હોય, વિરુદ્ધમાં બહુ બોલતો હોય, આવા પ્રકારના વિકારોને સ્વાભાવિક રીતે જે ધારણ કરી રહ્યો હોય તે પુરુષ સાક્ષી આદિકના કામમાં દુષ્ટ છે એમ રાજાએ જાણી લેવું. ઉપરોક્ત લક્ષણો કહ્યા તેમાં પણ કોઈ પુરુષ સ્વભાવે કોમળ હોય છતાં પણ સભાસદોને જોઈ ભય ઉત્પન્ન થતાં તેમની વાણી તૂટક પડવા માંડે અને લલાટમાં પરસેવો વળી આવે, વાણી તૂટવા માંડે છતાં પણ તે દુષ્ટ નથી તેની રાજાએ બહુ ઝીણવટથી પરીક્ષા કરવી. મહાકુળમાં જન્મેલો હોય, દાન દેવાના સ્વભાવવાળો હોય, ધર્મપ્રધાન વર્તનવાળો હોય, સાચું બોલવાના સ્વભાવવાળો હોય, કુટિલ સ્વભાવનો ન હોય, પુત્ર પૌત્રાદિક પરિવારવાળો હોય, બહુ ધનવાળો હોય, તપમાં નિષ્ઠાવાળો હોય અને શ્રુતિ સ્મૃતિમાં કહેલ નિત્ય કે નૈમિત્તિક કર્મને કરનારો હોય, આવા ગુણોવાળા પુરુષો જ સાક્ષીને યોગ્ય કહેલા છે. તે ત્રણથી ઓછા ન હોવા જોઈએ. તેમાં પોતાની જાતિ અને વર્ણને અનુરૂપ સાક્ષીઓ લેવા, જેમ કે બ્રાહ્મણના માટે પૂર્વોક્ત લક્ષણવાળો બ્રાહ્મણ જ હોય તે સાક્ષી તરીકે લેવો. આવી રીતે સર્વેને વિશે પોતાની જાતિના સાક્ષીઓ હોઈ શકે છે. સજાતિપણાના નિયમની અપેક્ષા ન રાખવી. ધર્મના જ્ઞાતા રાજાએ હું કહું એવા લક્ષણોવાળા મનુષ્યોને ક્યારેય પણ સાક્ષીમાં લેવા નહીં. સ્ત્રી, બાળક, અતિવૃદ્ધ, દારૂપાનથી મત્ત, ઉન્મત્ત, જુગારી, બ્રહ્મ હત્યાદિક પાપથી પતિત અને અપવાદથી દૂષિત, દ્યૂત, અપંગ, ચોર, સાહસકર્મ કરનાર, શત્રુ, પાખંડી, કૂડ કપટથી ખોટા દસ્તાવેજ ઊભા કરનાર, મિત્ર, પોતાના બંધુઓએ તજી દીધેલા, પહેલા અન્ય કોઈ વિવાદમાં ખોટું બોલવાનો દોષ જેનામાં જોવામાં આવ્યો હોય, સાથે કામ કરવાવાળો, ભાગીદાર કે સહાયક હોય, તેમજ ચારણો, આ સર્વેને સાક્ષી કર્મમાં અયોગ્ય કહેલા છે. જો તેવા સાક્ષીઓ સ્વીકારવામાં આવે તો કાર્યસિદ્ધિનો વિનાશ થાય છે, સાચો નિર્ણય તોડી શકાતો નથી. અહીં સ્ત્રીઓનો જે સાક્ષી તરીકે નિષેધ કર્યો છે તે માત્ર પુરુષના વિવાદ પૂરતો જ નિષેધ છે, પરંતુ સ્ત્રીના કાર્યમાં સ્ત્રી સાક્ષી થઈ શકે છે. સાક્ષીમાં લીધેલો મનુષ્ય પોતે બાબતને જાણવા છતાં પ્રશ્નનો ઉત્તર કામથી કે ક્રોધથી આપે નહીં, કે પછી ભયથી સાક્ષી ના પૂરે, નહીં તો એ માણસ પોતાના હાથે જ પોતાના ગળામાં હજારો વરુણપાશને નાખે એવો જાણવો. જે પુરુષ સાક્ષી હોવા છતાં પણ સાક્ષીમાં બોલે નહીં અથવા બોલે તો વિરુદ્ધ બોલે, તે પણ પોતાના ગળામાં વરુણના હજારો પાશ નાખે તેવો કહેલો છે. વરુણપાશથી બંધાયેલા મનુષ્યને પાપ ભોગવતા એક વર્ષ પસાર થાય ત્યારે એક પાશથી મુક્ત થાય છે, આવું મોટું દુઃખ ભોગવવું પડે છે. તેથી યથાર્થ વસ્તુને જાણનારા સાક્ષીએ સત્ય જ કહેવું. જ્યારે સભામાં વિવાદ ચાલતો હોય ત્યારે સત્ય બોલનાર સાક્ષીને પોતાની વાણીના બળથી પરાભવ કરવા, આ ખોટું બોલે છે એમ ખોટો પાડે ત્યારે એ જૂઠા ઠરતા ધર્મને સભાસદો સત્ય ન ઠેરવે, તેમજ ધર્મ ઉપર અધર્મનો આરોપ લગાવતા મનુષ્યને સભાસદ રોકે નહીં તો તે સભાસદો પણ પાપથી લેપાય છે. તેમાં મુખ્ય સભાપતિ અધર્મનો અર્ધો ભાગ પામે છે. જૂઠાનો આરોપ લગાવી અધર્મ કરનાર પુરુષ ચોથો ભાગ અને બાકીના સભાસદો પણ ચોથો ભાગ પામે છે. ન્યાયાધીશ રાજસભામાં ધર્મ સંબંધી પ્રશ્ન કરે ને તેમાં સાક્ષીઓ જો અસત્ય બોલે તો એ બોલાયેલું અસત્ય તેમના ઇષ્ટ અને પૂર્ત કર્મના પુણ્યનો નાશ કરે છે, તેમજ તેમની આગળ પાછળની સાત સાત પેઢીના પુરુષોનો પણ નાશ કરે છે. વળી જે જનો સાક્ષીના કામમાં જૂઠું બોલે છે તે જન પાતકીઓ, મહાપાતકીઓ, અગ્નિમુખી સળગાવનારા અને સ્ત્રી બાળકના ઘાતકી જનો મરીને જે નરકમાં પડે છે તે સર્વે નરકને પામે છે, અને સભામાં ખોટું બોલવાથી પોતે કરેલા સર્વે સુકૃતો નાશ પામે છે. જે વિવાદના સાક્ષી કર્મમાં સાચું બોલવાથી સામે કોઈ પ્રાણીનો વધ થઈ જાય એમ હોય તો તેવી સાક્ષીમાં ખોટું બોલીને જીવ બચાવી લે છે તો તેને સાક્ષીમાં ખોટું બોલ્યાનું પાપ લાગતું નથી, પરંતુ હત્યાનો કોઈ સંભવ ન હોય છતાં જો સાક્ષીમાં ખોટું બોલે તો પાપનો ભાગીદાર થાય છે। વિવાદિત પદમાં સભાસદોએ નિર્ણયમાં દંડ કહ્યો હોય છતાં પણ સ્વયં રાજાએ વિચારીને શિક્ષા માટે દંડ દેવો, સભાસદોએ કહ્યો ને સામે સંભળાવી દીધો તેમ ઉતાવળ કરવી નહીં, એવી રીતે એકાએક દંડ ન આપવો। હે વિપ્ર, જે રાજાની બુદ્ધિ લોભથી મોહ પામી હોય ને કેવળ અર્થશાસ્ત્ર પરાયણ હોય એ રાજા પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય છે અને તેમના સર્વે પુરુષાર્થો નાશ પામે છે। આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા રાજધર્મોમાં ભગવાન શ્રીહરિએ 18 પ્રકારના વ્યવહાર પદોના નિર્ણયનું નિરૂપણ કર્યું એ નામે 26મો અધ્યાય પૂર્ણ થયો।